શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ત્રીજો અધ્યાય 60 મંત્રશોધન દીક્ષાવિધિ પંચદેવ પૂજા તથા જપપૂર્વક ઇષ્ટદેવ અને આત્મચિંતનનું વિધાન. સનત કુમારજી કહે છે, ગુરુએ શિષ્યની પરીક્ષા લઈને મંત્રનું શોધન કરવું જોઈએ. પૂર્વથી પશ્ચિમ અને દક્ષિણથી ઉત્તર અરંગમાં ડૂબાડેલા સૂતરથી પાંચ ઊભી અને તેની ઉપર પાંચ આડી રેખાઓ ખીંચવી. આમ કરવાથી ચાર ચાર કોઠાના ચાર સમુદાય થશે. તેમાંના પ્રથમ ચોરસના પ્રથમ કોઠામાં એક, બીજાના પ્રથમમાં બે, ત્રીજાના પ્રથમમાં ત્રણ અને ચોથાના પ્રથમમાં ચાર લખવા. આ જ ક્રમથી આગળની સંખ્યા પણ લખી લેવી. પ્રથમ કોઠામાં અ લખીને તેના આગ્નેય કોણમાં તેનાથી પાંચમો અક્ષર લખો. આ પ્રમાણે બધા કોઠામાં ક્રમશઃ અક્ષરો લખીને બુદ્ધિમાન પુરુષ મંત્રનું સંશોધન કરે. સાધકના નામના આદિ અક્ષર જે કોઠામાં હોય ત્યાંથી લઈને જ્યાં મંત્રનો આદિ અક્ષર હોય તે કોઠા સુધી પ્રદક્ષિણ ક્રમથી ગણવું જોઈએ. જો તે જ ચોરસમાં મંત્રનો આદિ અક્ષર હોય છે અક્ષર છે તો તે સિદ્ધિ ચોક કહેવાશે. તેનાથી પ્રદક્ષિણ ક્રમથી ગણવાથી જો બીજા ચોકમાં મંત્રનો આદિ અક્ષર હોય તો તે સાધ્ય કહેવાય છે. આ પ્રમાણે ત્રીજો ચોક સુસિદ્ધિ અને ચોથો અરિ નામે પ્રસિદ્ધ છે. જો સાધકના નામ સંબંધી અને મંત્ર સંબંધી આદિ અક્ષર પ્રથમ ચોકના પહેલા જ કોઠામાં પડ્યા હોય તો તે મંત્ર સિદ્ધ માનવામાં આવે છે. તે મંત્ર સિદ્ધ માનવામાં આવે છે. જો મંત્રવર્ણ પ્રથમ ચોકના બીજા કોઠામાં પડ્યો હોય તો તે સિદ્ધ સાધ્ય કહેવાય છે. પ્રથમના ત્રીજા કોઠામાં હોય તો સિદ્ધ સુસિદ્ધિ થશે અને ચોથામાં હોય તો સિદ્ધારી કહેવાશે. નામાક્ષરયુક્ત ચોકથી બીજા ચોકમાં જો મંત્રનો અક્ષર હોય તો પહેલાં જ્યાં નામનો અક્ષર હતો ત્યાંના તે કોઠાથી આરંભ કરીને ક્રમશઃ પૂર્વત ગણતરી કરવી. બીજા ચોકના પ્રથમ, દ્વિતીય, તૃતીય તથા ચતુર્થ કોઠામાં મંત્રાક્ષર હોય તો તેની ક્રમશઃ સાધ્ય સિદ્ધ, સાધ્ય સાધ્ય, સાધ્ય સુસિદ્ધ્ય તથા સાધ્ય અરિ નામ થશે. ત્રીજા ચોકમાં મંત્રનો અક્ષર હોય તો મનીષી પુરુષોએ પૂર્વોક્ત રીતે ગણતરી કરવી જોઈએ. તૃતીય ચોકના પ્રથમ આદિ કોઠાઓ અનુસાર ક્રમશઃ તે મંત્રની સુસિદ્ધિ, તે મંત્રની સુસિદ્ધ સિદ્ધિ, સુસિદ્ધ સિદ્ધ, સુસિદ્ધ સાધ્ય, સુસિદ્ધ સુસિદ્ધ તથા સુસિદ્ધ અરિ નામ થશે. જો ચોથા ચોકમાં મંત્રાક્ષર હોય તો પણ વિદ્વાન પુરુષ આ જ પ્રમાણે ગણતરી કરે. ચતુર્થ ચોકના પ્રથમ આદિ કોઠા અનુસાર તયંત્રની અરિસિદ્ધ, અરિસાધ્ય, અરિસુસિદ્ધ, અરિઅરિ આ નામ થશે. સિદ્ધ સિદ્ધ મંત્ર શાસ્ત્રોક્ત વિધિથી તેટલી જ સંખ્યામાં જપ કરવાથી સિદ્ધ થઈ જશે. પરંતુ સિદ્ધ સાધ્ય મંત્ર બમણી સંખ્યામાં જપ કરવાથી સિદ્ધ થશે. સિદ્ધ સુસિદ્ધ મંત્ર શાસ્ત્રોક્ત સંખ્યાથી અડધા જપ કરવાથી જ સિદ્ધ થઈ જશે. પરંતુ સિદ્ધારી મંત્ર કુટુંબીજનોનો નાશ કરે છે. સાધ્ય સિદ્ધ મંત્ર બે ગણી સંખ્યામાં જપ કરવાથી સિદ્ધ થાય છે. સાધ્ય સાધ્ય મંત્ર બહુ વિલંબથી સિદ્ધ થાય છે. સાધ્ય સુસિદ્ધ પણ બે ગણા જપથી સિદ્ધ થાય છે. પરંતુ સાધ્યારી મંત્ર બંધુ બાંધવોનું હનન કરે છે. સુસિદ્ધ સિદ્ધ અડધા જપથી જ સિદ્ધ થઈ જાય છે. સુસિદ્ધ સાધ્ય બે ગણા જપથી સિદ્ધ થાય છે. સુસિદ્ધિ સિદ્ધ, સુસિદ્ધ સિદ્ધ મંત્ર પ્રાપ્ત થતાં જ સિદ્ધ થઈ જાય છે. અને સુસિદ્ધારી મંત્ર પણ કુટુંબનો નાશ કરે છે. અરિશુદ્ધ, અરિસિદ્ધ પુત્રનાશક છે તથા અરિસાધ્ય કન્યાનો નાશ કરે છે. અરિસુસિદ્ધ સ્ત્રીનો નાશ કરે છે. અને અરિઅરિ મંત્ર સાધકનો જ નાશ કરનાર હોવાનું માનવામાં આવે છે. હે મુને, અહીં મંત્ર શોધનના બીજા પણ ઘણા પ્રકાર છે, પરંતુ એ અક થ નામક ચક્ર બધામાં પ્રધાન છે. તેથી એ જ તમને બતાવવામાં આવ્યું છે. મૂળમાં બતાવેલી રીત પ્રમાણે કોઠા બનાવીને તેમાં અક્ષરો લખવાથી પ્રથમ કોઠામાં અ, ક, થ, હ અક્ષર આવે છે. તેમના જ નામ પર આ ચક્રને અકથહ ચક્ર કહે છે. આનું રેખાંકિત નીચે આપ્યું છે. અથક ચક્ર, જેમાં કુલ 16 ખાન એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 એવી રીતે શરૂ કરીને લખવામાં આવે છે, જેમાં અહીંયા જે પાંચમા ખાનામાં કીધું કે દરેક પાંચમા ખાનામાં તેનાથી અ ઓ રુ અમ જે પાંચ પાંચ અમ પછી એક બે ત્રણ ચાર ઉ એક બે ત્રણ ચાર પાંચ ઉ ઈ એ એટલે જે આખી સંખ્યા બનશે ને આપણે હમણાં જોઈશું કે કઈ રીતે બને છે એક બે. તો હવે પાંચમામાં ક્રમ અનુસાર આપે છે તો પહેલા ચક્રની અંદર અ ક થ હ જેના નામ ઉપરથી આપણું છે, બીજામાં ઉ એટલે કે મીંડાવાળો ડ ઘણી જગ્યાએ કે જ્ઞ એમ ઉ જ્ઞ અને પ, ત્રીજા ખાનામાં આ ખ અને દ. હવે બધા ખાનામાં મોટા ભાગે ત્રણ ત્રણ અક્ષરો લખેલા છે, પહેલામાં એકમાં ચાર છે બાકી બધામાં ત્રણ છે. તો હવે આપણે ચોથા ખાનામાં ઉ ચ ફ, પાંચમામાં ઓ ડ બ, છઠ્ઠામાં લૃ ઝ મ, સાતમામાં ઔ ઢ ષ, આઠમામાં લૃ અ ય, નવમામાં ઈ ઘ ન, દસમામાં ઋ ઝ ભ, અગિયારમામાં ઈ ગ ધ, બારમામાં ઋ, દસમામાં જોઈએ તો ઋ હતું દીર્ઘ નામાં ઋ ખાલી છે, બારમામાં ઋ છ વ, તેરમામાં અહ ત સ, ચૌદમામાં એ ઠ લ, પંદરમામાં અમ અણ ષ, સોળમામાં એ ટ ર. આ પ્રમાણે મંત્રનું સારી રીતે શોધન કરીને શુદ્ધ સમય અને પવિત્ર સ્થાનમાં ગુરુએ શિષ્યને દીક્ષા આપી. હવે દીક્ષાનું વિધાન બતાવવામાં આવે છે. પ્રાતઃકાલ નિત્યકર્મ કરીને પ્રથમ ગુરુચરણોની પાદુકાને પ્રણામ કરવા, ત્યાર પછી આદરપૂર્વક વસ્ત્ર વગેરે દ્વારા ભક્તિભાવથી સદગુરુની પૂજા કરીને તેમની પાસેથી અભિષ્ટ મંત્રને માટે પ્રાર્થના કરવી. ત્યાર પછી ગુરુ સંતુષ્ટ થઈને સ્વસ્તિ વાચન પૂર્વક મંડળ વગેરે વિધાન કરીને શિષ્યની સાથે પવિત્ર થઈને યજ્ઞમંડપમાં પ્રવેશ કરે. પછી સામાન્ય અર્ધ જળથી દ્વારનો અભિષેક કરીને અસ્ત્ર મંત્રોથી દિવ્ય વિઘ્નોનું નિવારણ કરે. ત્યાર પછી આકાશમાં સ્થિત વિઘ્નોનું જળથી પૂજન કરીને નિરાકરણ કરે. ભૂમિ સંબંધી વિઘ્નોને ત્રણ વાર તાળી પાડીને હટાવે. ત્યાર પછી કાર્ય પ્રારંભ કરે. જુદા જુદા રંગો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સર્વતોભદ્ર મંડળની રચના કરીને તેમાં બ્રાહ્મી મંડળ અને તેની કલાઓનું પૂજન કરે. ત્યાર પછી અસ્ત્ર મંત્રનું ઉચ્ચારણ કરીને ધોયેલા યથાશક્તિ નિર્મિત કળશની ત્યાં વિધિપૂર્વક સ્થાપના કરીને સૂર્યની કલાનું યજન કરે. નીલોમ માતૃકાના મૂળનું ઉચ્ચારણ કરીને શુદ્ધ જળ કળશમાં ભરવું અને તેમાં સોમની કલાઓનું વિધિપૂર્વક પૂજન કરવું. ધુમ્રા, અર્ચી, ઉષ્મા, જ્વલિની, જ્વાલિની, વિષ્ફુલંગિની, સુશ્રી, સ્વરૂપા, કપિલા તથા હવ્ય કવ્ય વાહા આગ્નિની દસ કલાઓ છે. હવે સૂર્યની બાર કલાઓના નામ આ છે: તપિની, તાપીની, ધ્રુમા, મરીચી, જ્વાલિની, રુચિ, સુષુમણા, ભોગદા, વિશ્વા, બોધિની, ધારિણી તથા ક્ષમા. ચંદ્રમાની કળાઓના નામ આ પ્રમાણે છે: અમૃતા, માનદા, પુષા, તૃષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, રસિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સના, શ્રીપીતિ, અંગદા, પૂર્ણા અને પૂર્ણામૃતા. આ સોળ ચંદ્રમાની કળાઓ છે. કળશને બે વસ્ત્રોથી વીંટળાવીને તેમાં સર્વ ઔષધિઓ પધરાવી, પછી નવરત્ન પધરાવીને પંચપલ્લવ મૂકવા, ફણસ, આંબો, વડ, પીપળ અને વકુલ એટલે મોલસરી, આ પાંચ વૃક્ષોના પલ્લવોને અહીં પંચપલ્લવ કહ્યા છે. મોતી, માણક્ય, વૈદુર્ય, ગોમેદ, વજ્ર, મૂંગા, વિદ્રુપ, પ્રવાલ, પદ્મરાગ, મરકત તથા નીલમણી આ નવરત્નોને ક્રમશઃ કળશમાં પધરાવીને તેમાં ઈષ્ટ દેવતાનું આહ્વાન કરવું અને મંત્રવેતા આચાર્ય વિધિપૂર્વક દેવપૂજાનું કાર્ય સંપન્ન કરીને વસ્ત્રાભૂષણોથી વિભૂષિત શિષ્યને વેદી પર બેસાડી અને પ્રોક્ષણીના જળ વડે તેનો અભિષેક કરે. પછી તેના શરીરમાં વિધિપૂર્વક ભૂતશુદ્ધિ વગેરે કરીને ન્યાસ દ્વારા શરીર શુદ્ધિ કરે અને મસ્તકમાં પલ્લવ મંત્રોનો ન્યાસ કરીને 108 મૂળ મંત્રો દ્વારા અભિમંત્રિત જળથી પ્રિય શિષ્યનો અભિષેક કરે. તે સમયે મનમાં મૂળ મંત્રનો જપ કરતા રહેવું. અવશિષ્ટ જળથી આચમન કરીને શિષ્ય બીજું વસ્ત્ર ધારણ કરવું અને ગુરુને વિધિપૂર્વક પ્રણામ કરીને પવિત્ર થઈને તેમની સામે બેસવું. ત્યાર પછી ગુરુ શિષ્યના મસ્તક પર હાથ મૂકીને જે મંત્રની દીક્ષા આપી હોય તેના 108 વાર જપ કરવા સમહ અસ્તુ, શિષ્ય મારા સમાન થાય આવા ભાવથી શિષ્યને અક્ષરદાન કરે ત્યારે શિષ્ય ગુરુની પૂજા કરવી. ત્યાર પછી ગુરુ શિષ્યના મસ્તક પર ચંદનયુક્ત હાથ મૂકીને એકાગ્ર ચિત્તે તેના કાનમાં 8 વાર મંત્ર બોલે. આ પ્રમાણે મંત્રનો ઉપદેશ પ્રાપ્ત કરીને શિષ્ય ગુરુના ચરણોમાં પડી જવું. તે સમયે ગુરુ આ પ્રમાણે કહે, બેટા ઉઠો, તમે બંધન મુક્ત થઈ ગયા, વિધિપૂર્વક સદાચારી બનો. તમને સદા કીર્તિ, શ્રી, કાંતિ, પુત્ર, આયુ, બળ અને આરોગ્ય પ્રાપ્ત થાઓ. ત્યારે શિષ્ય ઉઠીને ગંધ વગેરે દ્વારા ગુરુની પૂજા કરે અને તેમને દક્ષિણા આપે. આ પ્રમાણે ગુરુમંત્ર મેળવીને શિષ્ય તે સમયથી જ ગુરુ સેવામાં લાગી જાય. વચ્ચે પોતાના ઈષ્ટદેવનું પૂજન કરે અને તેમને પુષ્પાંજલિ આપીને અગ્નિ નૃત્ય અને વાગીશકાર એટલે કે બૃહસ્પતિનું ક્રમશઃ પૂજન કરે. જ્યારે મધ્યમાં ભગવાન વિષ્ણુનું પૂજન કરે ત્યારે તેમની ચારે બાજુ ક્રમશઃ ગણેશ, સૂર્ય, દેવી તથા શિવની પૂજા કરે અને જ્યારે મધ્યમાં ભગવાન શંકરની પૂજા કરે તો તેમની પૂર્વાર્ધ દિશાઓમાં ક્રમશઃ સૂર્ય, ગણેશ, દેવી તથા વિષ્ણુનું પૂજન કરે. જ્યારે મધ્યમાં દેવીની પૂજા કરે ત્યારે તેમની ચારે બાજુ શિવ, ગણેશ, સૂર્ય અને વિષ્ણુની પૂજા કરે. જ્યારે મધ્યમાં ગણેશની પૂજા કરે તો તેમની ચારે બાજુ ક્રમશઃ શિવ, દેવી, સૂર્ય અને વિષ્ણુની પૂજા કરે. અને જ્યારે મધ્યમાં સૂર્યની પૂજા કરે તો પૂર્વાદિ દિશાઓમાં ક્રમશઃ ગણેશ, વિષ્ણુ, દેવી અને શિવની પૂજા કરે. આ પ્રમાણે દરરોજ આદરપૂર્વક પંચદેવની પૂજા કરવી જોઈએ. વિદ્વાન પુરુષે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૈયા પર બેઠા બેઠા જ પોતાના ગુરુદેવને નમસ્કાર કરવા, ત્યાર પછી પાદુકા મંત્રના 10 વાર જપ અને સમર્પણ કરીને ગુરુદેવને પુનઃ પ્રણામ કરીને તેમનું સ્તવન કરવું, પછી મૂળાધારથી બ્રહ્મરંધ્ર સુધી મૂળ વિદ્યાનું ચિંતન કરવું. મૂળાધારથી નિમ્ન ભાગમાં ગોળાકાર વાયુમંડળ છે, તેમાં વાયુનું બીજ યાકાર સ્થિત છે, તે બીજથી વાયુ પ્રવાહિત થઈ રહ્યો છે. તેનાથી ઉપર અગ્નિનું ત્રિકોણ મંડળ છે, તેમાં જે અગ્નિનું બીજ રકાર છે તેનાથી અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે. ઉક્ત વાયુ તથા અગ્નિની સાથે મૂળાધારમાં સ્થિત શરીરવાળી કુલ કુંડલીની કાનું ધ્યાન કરે, જે સૂતેલા સર્પ જેવા આકારવાળી છે, તે સ્વયં ભૂલિંગને વીંટળાઈને સૂઈ રહી છે. જોવામાં તે કમળનાળ જેવી લાગે છે, તે અત્યંત પાતળી છે અને તેના અંગોમાંથી કરોડો વિદ્યુતો જેવી પ્રભા પ્રસરી રહી છે. આ પ્રમાણે કુલ કુંડલિનીનું ધ્યાન કરીને ભાવાત્મક પીછી દ્વારા તેને જગાડીને ઉઠાડે અને સુષુમ્ના નાડીના માર્ગથી ક્રમશઃ 6 ચક્રોનું ભેદન કરનારી તે કુંડલિનીને ગુરુએ બતાવેલી વિધિ અનુસાર વિદ્વાન પુરુષ બ્રહ્મરંધ્ર સુધી લઈ જાય અને ત્યાંના અમૃતમાં ડૂબાડીને આત્માનું ચિંતન કરે. જાણે આત્મા તેના પ્રભાપુંજથી વ્યાપ્ત છે, તે નિર્મળ, ચિન્મય તથા દેહ વગેરેથી પર છે. પછી તે કુંડલિનીને પોતાના સ્થાન પર પહોંચાડીને હૃદયમાં ઈષ્ટદેવનું ચિંતન કરે અને માનસિક ઉપચારોથી તેમનું પૂજન કરીને નીચેના મંત્રથી પ્રાર્થના કરે. ત્રૈલોક્ય ચૈતન્ય મયાદિ આદિ દેવ શ્રીનાથ વિષ્ણુ ભવદાગ્નેવ પ્રાત સમુત્થાય તવ પ્રિયાર્થમ સંસાર યાત્રામ યાત્રા મનુવર્ત ઈષ્યે. આદિદેવ લક્ષ્મીકાંત વિષ્ણુ ત્રિલોકનું ચૈતન્ય તમારું સ્વરૂપ છે, તમારી આજ્ઞાથી જ પ્રાતઃ કાળે ઉઠીને તમારું પ્રિય કાર્ય કરવા માટે હું સંસાર યાત્રાનું અનુસરણ કરીશ. હે બ્રહ્મન, જો ઈષ્ટદેવ કોઈ બીજા હોય તો ઉપરના મંત્રમાં વિષ્ણુ વગેરે સ્થાનમાં કલ્પના દ્વારા તેના વાચક શબ્દ યા નામનો પ્રયોગ કરી લેવો જોઈએ. ત્યાર પછી સંપૂર્ણ સિદ્ધિને માટે અજપા જપ નિવેદન કરવા, દિવસ રાતમાં જીવ 21,600 વાર સદા અજપા નામક ગાયત્રીના જપ કરે છે. આ અજપા મંત્રના ઋષિ હંસ છે, અવ્યક્ત ગાયત્રી છંદ છે, પરમહંસ દેવતા છે, આદિ એટલે કે હું બીજ અને અંતર સહશક્તિ છે. ત્યાર પછી ષડંગન્યાસ કરે, સૂર્ય, સોમ, નિરંજન, નિરાભાસ, ધર્મ અને જ્ઞાન આ 6 અંગ છે. ક્રમશઃ એમના પૂર્વમાં હંસ અને અંતમાં આત્મને પદ જોડીને શ્રેષ્ઠ સાધક આમનો અંગોમાં ન્યાસ કરે. જેવી રીતે કે હંસ સૂર્યાત્મને હૃદયાય નમઃ, હંસ સોમાત્મને શિરસે સ્વાહા, હંસો નિરાજનાત્મને શિખાયે વસટ, हंसो निराभासात्मने कवचाय हुम, हंसो धर्मात्मने नित्राभ्याम वोषट, हंसो ज्ञानात्मने अस्त्राय फट। हकार सूर्य समान तेजस्वी थईने शरीरमांथी बहार निकळे छे અને સકાર તેવા જ તેજસ્વી રૂપે પ્રવેશ કરે છે। આ પ્રમાણે હકાર અને સકારનું ધ્યાન કહેવામાં આવ્યું છે। આ પ્રમાણે ધ્યાન કરીને બુદ્ધિમાન પુરુષ વહમી અને અર્કમંડળમાં વિભાગપૂર્વક જપ અર્પણ કરે। મૂળાધાર ચક્રમાં ચાર પાંખડીનું કમળ છે, જે બપોરિયાના ફૂલ જેવું લાલ છે, તેની ચારે પાંખડીઓમાં ક્રમશઃ વ સ સ સ આ અક્ષર અંકિત છે। તેમાં પોતાની શક્તિ સાથે ગણેશજી વિરાજમાન છે। તેઓ પોતાના ચારે હાથોમાં ક્રમશઃ પાસ, અંકુશ, સુધાપાત્ર તથા મોદક લઈને પ્રસન્ન છે। આવા વાક્પતિ ગણપતિજીને 600 જપ અર્પણ કરે। સ્વાધિષ્ઠાન ચક્રમાં 6 પાંખડીઓનું કમળ છે, તે ચક્રનો રંગ મૂંગા જેવો છે। તેની 6 પાંખડીઓમાં ક્રમશઃ બ ભ મ ય ર લ આ અક્ષર અંકિત છે। તેમાં કમળજનમાં બ્રહ્માજી હંસ પર આરૂઢ થઈને વિરાજમાન છે। તેમની ડાબી બાજુમાં તેમની બ્રાહ્મી શક્તિ સુશોભિત છે। તેઓ વિદ્યાના અધિપતિ છે। સ્ત્રુવા અને અક્ષમાળા તેમના હાથોની શોભા વધારે છે। આવા બ્રહ્માજીને 6000 જપ અર્પણ કરવા મણિપુર ચક્રમાં 10 પાંખડીનું કમળ છે, તેની દરેક પાંખડી પર ક્રમશઃ ડ ઢ હણ ત થ દ ધ ન પ ફ આ અક્ષર અંકિત છે। તેની પ્રભા વીજળીથી ચળકતા વાદળો જેવી છે। તેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનારા ભગવાન વિષ્ણુ લક્ષ્મી સહિત વિરાજમાન છે। તેમને 6000 જપ અર્પણ કરવા અનાહત ચક્રમાં 12 કમળ વિદ્યમાન છે, તેની પ્રત્યેક પાંખડી પર ક્રમશઃ ક ખ ગ ઘ ડ ચ છ ઝ ઝ ય ટ અને ઠ આ અક્ષરો અંકિત છે। તેનો વર્ણ શુક્લ છે। તેમાં શૂલ, અભય, વર અને અમૃત કળશ ધારણ કરનારા વૃષભારૂઢ ભગવાન રુદ્ર વિરાજી રહ્યા છે। તેમના વામાંગ ભાગમાં તેમની શક્તિ પાર્વતી દેવી વિદ્યમાન છે। તેઓ વિદ્યાની અધિપતિ છે। વિદ્વાન પુરુષે તે રુદ્રદેવને 6000 જપ નિવેદન કરે। વિશુદ્ધ ચક્ર 16 પાંખડીઓથી યુક્ત છે, તેનો પ્રત્યેક પાંખડી પર ક્રમશઃ સ્વર વર્ણ અ આ ઈ ઉ ઉ રૃ રૃ લૃ લૃ એ એ ઓ ઓ અમ અહ અંકિત છે। તે ચક્ર શુક્લ વર્ણનું છે। તેમાં મહાજ્યોતિથી પ્રકાશિત થનારા ઇન્દ્રિયાધિપતિ ઈશ્વર વિરાજમાન છે, જે પ્રાણ શક્તિથી યુક્ત છે। તેમને 1000 જપ અર્પણ કરવા આજ્ઞા ચક્રમાં 2 પાંખડીનું કમળ છે, તેના પર ક્રમશઃ હ અને ક્ષ અંકિત છે, ક્ષત્રિયનો ક્ષ। તેમાં પરાશક્તિથી યુક્ત જગદગુરુ સદાશિવ વિરાજમાન છે, તેમને 1000 જપ અર્પણ કરવા। સહસ્ત્રાર ચક્રમાં સહસ્ત્ર દળોથી યુક્ત મહાકમળ વિરાજમાન છે, તેમાં સ્થિત વર અને અભયયુક્ત હાથોવાળા પરમ આદિગુરુને 1000 જપ નિવેદન કરવા। પછી હથેળીમાં જળ લઈને આ પ્રમાણે કહેવું, સ્વભાવત થઈ રહેલા 21600 અજપા જપનો પૂર્વોક્ત રૂપે સંકલ્પ કરવાના કારણે મોક્ષદાતા ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ। આ અજપા ગાયત્રીના સંકલ્પ માત્રથી મનુષ્ય મોટા મોટા પાતકોથી મુક્ત થઈ જાય છે, મોટા મોટા પાતકોથી, મોટા મોટા પાપોથી મુક્ત થઈ જાય છે। આ અજપા ગાયત્રીના સંકલ્પ માત્રથી મનુષ્ય મોટા મોટા પાપોથી મુક્ત થઈ જાય છે। હું બ્રહ્મ જ છું, સંસારી જીવ નથી, નિત્ય મુક્ત છું, શોક મારો સ્પર્શ કરી શકતો નથી, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું। આ પ્રમાણે પોતાના વિશે ચિંતન કરવું, ત્યાર પછી દૈહિક કૃત્ય અને દેવાર્ચન કરવું, તેનું વિધાન અને સદાચારના લક્ષણો હું કહીશ। પૂર્વ અધ્યાય 65 સંસ્કૃત અનુકમણિકા પ્રમાણે, આપણી અનુકમણિકા પ્રમાણે નારદ પુરાણ પૂર્વ ભાગ, ભાગ 3 અધ્યાય 60 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।